શ્રી પદ્મ પુરાણ સૃષ્ટિખંડ અધ્યાય 24. માર્કંડેયજીના દીર્ઘાયુ થવાની કથા અને શ્રીરામચંદ્રજીએ લક્ષ્મણ અને સીતાની સાથે પુષ્કરમાં જઈને પિતાનું શ્રાદ્ધ કરવું તથા અજગંધ શિવની સ્તુતિ કરીને પાછા આવવું. ભીષ્મજીએ પૂછ્યું, હે મુને, માર્કંડેયજીએ ત્યાં ભગવાન શ્રીરામચંદ્રજીને કઈ રીતે ઉપદેશ આપ્યો હતો તથા કયા સમય અને કઈ રીતે તેમનો સમાગમ થયો? માર્કંડેયજી કોના પુત્ર છે અને તેઓ કઈ રીતે મહાન તપસ્વી થયા તથા તેમના આ નામનું શું રહસ્ય છે? હે મહામુનિ, આ બધી વાતોનું યથાર્થ રીતે વર્ણન કરો. પુલત્સ્યજીએ કહ્યું, હે રાજન, હું તમને માર્કંડેયજીના જન્મની ઉત્તમ કથા સંભળાવું છું. પ્રાચીન કલ્પની વાત છે. મૃકુંડ નામે એક વિખ્યાત મુનિ હતા, જે મહર્ષિ ભૃગુના પુત્ર હતા, જે મહાભાગ મુનિ પોતાની પત્ની સાથે વનમાં રહીને તપસ્યા કરતા હતા. વનમાં રહેતા હતા ત્યારે તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. ધીરે ધીરે તે 5 વર્ષનો થયો. તે બાળક હોવા છતાં ગુણોમાં બહુ આગળ હતો. એક દિવસ જ્યારે તે બાળક આંગણામાં રમતો હતો, કોઈ સિદ્ધ જ્ઞાનીએ તેની સામે જોયું અને ઘણીવાર સુધી રોકાઈને તેના જીવન વિશે વિચાર કર્યો. બાળકના પિતાએ પૂછ્યું, મારા બાળકનું આયુષ્ય કેટલું છે? સિદ્ધ બોલ્યો, મનીશ્વર, વિધાતાએ તમારા પુત્રનું જે આયુષ્ય નક્કી કર્યું છે તેમાં હવે માત્ર 6 મહિના જ બાકી છે. મેં આ સાચી વાત કહી છે, એના માટે તમારે દુઃખી થવું ન જોઈએ. ભીષ્મ, તે સિદ્ધ જ્ઞાનીની વાત સાંભળીને બાળકના પિતાએ તેનો ઉપનયન સંસ્કાર કરી દીધો અને કહ્યું, બેટા, તમે જે કોઈ મુનિને જોવો પ્રણામ કરો. પિતાના પ્રમાણે કહેવાથી તે બાળક અત્યંત હર્ષપૂર્વક સૌને પ્રણામ કરવા લાગ્યો. ધીરે ધીરે 5 મહિના અને 25 દિવસ બીજા પસાર થઈ ગયા. ત્યાર પછી નિર્મળ સ્વભાવવાળા સપ્તર્ષિઓએ તે માર્ગથી પધાર્યા. બાળકે તેમને જોઈને તે બધાને પ્રણામ કર્યા. સપ્તર્ષિઓએ તે બાળકને આયુષ્માન ભવ સૌમ્ય કહીને દીર્ઘાયુ થવાનો આશીર્વાદ આપ્યો. આટલું કહ્યા પછી તેમણે તે બાળકના આયુષ્ય પર વિચાર કર્યો ત્યારે 5 જ દિવસનું આયુષ્ય બાકી છે એવું જાણીને તેમને બહુ ચિંતા થઈ. તેઓ તે બાળકને લઈને બ્રહ્માજી પાસે ગયા અને તેને તેમની સામે મૂકીને તેમણે બ્રહ્માજીને પ્રણામ કર્યા. બાળકે પણ બ્રહ્માજીના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું. ત્યારે બ્રહ્માજીએ ઋષિઓની સામે જ તેને ચિરાયુ થવાના આશીર્વાદ આપ્યા. પિતામહનું વચન સાંભળીને ઋષિઓને બહુ પ્રસન્નતા થઈ. તત્પશ્ચાત બ્રહ્માજીએ તેમને કહ્યું, તમે લોકો શા કામે અહીં આવ્યા છો તથા આ બાળક કોણ છે? ઋષિઓએ કહ્યું, આ બાળક મૃકુંડનો પુત્ર છે. આનું આયુષ્ય ક્ષીણ થઈ ચૂક્યું છે. આનો દરેકને પ્રણામ કરવાનો સ્વભાવ થઈ ગયો છે. એક દિવસ ઓચિંતા તીર્થયાત્રાના પ્રસંગે અમે લોકો ત્યાં જઈ ચડ્યા. આ બાળક ત્યાં ફરતો હતો. અમે એની સામે જોયું અને એણે અમને બધાને પ્રણામ કર્યા. તે સમયે અમારા મુખેથી બાળક પ્રત્યે આ વાક્ય નીકળી ગયું, ચિરાયુર્ભવ પુત્ર, બેટા ચિરંજીવી થાઓ. તમે પણ આવું જ કહ્યું છે, તેથી હે દેવ, તમારી સામે અમે જૂઠા કેમ થઈએ? બ્રહ્માજીએ કહ્યું, ઋષિઓ, આ બાળક માર્કંડેય આયુષ્યમાં મારા જેવો થશે. આ કલ્પના આદિ અને અંતમાં પણ શ્રેષ્ઠ મુનિઓથી ઘેરાઈને સદા જીવિત રહેશે. પુલત્સ્યજી કહે છે, આ પ્રમાણે સપ્તર્ષિએ બ્રહ્માજી પાસેથી વરદાન અપાવડાવીને તે બાળકને પુનઃ પૃથ્વી પર મોકલી દીધો અને સ્વયં તીર્થયાત્રા માટે ચાલ્યા ગયા. તેમના ચાલ્યા ગયા પછી માર્કંડેય પોતાના ઘેર આવ્યા અને પિતાને આ પ્રમાણે કહ્યું, તાત, મને બ્રહ્મવાદી મુનિ લોકો બ્રહ્મલોકમાં લઈ ગયા હતા. ત્યાં બ્રહ્માજીએ મને દીર્ઘાયુ બનાવી દીધો. ત્યાર પછી ઋષિઓએ ઘણા વરદાન આપીને મને અહીં મોકલી દીધો. તેથી તમારા માટે જે ચિંતાનું કારણ હતું તે હવે દૂર થઈ ગયું. હું લોક કરતા બ્રહ્માજીની કૃપાથી કલ્પના આદિ અને અંતમાં તથા આગળ આવનારા કલ્પમાં પણ જીવિત રહીશ. આ પૃથ્વી પર પુષ્કર તીર્થ બ્રહ્મલોક સમાન છે, તેથી હવે હું ત્યાં જઈશ. માર્કંડેજીના વચન સાંભળીને મુનિ શ્રેષ્ઠ મૃકુંડને બહુ હર્ષ થયો. તેઓ એક ક્ષણ સુધી ચૂપચાપ આનંદના શ્વાસ લેતા રહ્યા. ત્યાર પછી મન દ્વારા ધૈર્ય ધારણ કરીને આ પ્રમાણે બોલ્યા, બેટા, આજે મારો જન્મ સફળ થઈ ગયો તથા આજે જ મારું જીવન ધન્ય થયું છે, કેમ કે તમને સંપૂર્ણ જગતનું સર્જન કરનારા ભગવાન બ્રહ્માજીના દર્શન થયા. તમારા જેવા વંશધર પુત્રને પ્રાપ્ત કરીને વાસ્તવમાં હું પુત્રવાન થયો છું. હે વત્સ, જાઓ પુષ્કરમાં બિરાજમાન દેવેશ્વર બ્રહ્માજીના દર્શન કરો. તે જગદીશ્વરના દર્શન કરી લીધા પછી મનુષ્યને વૃદ્ધાવસ્થા અને મૃત્યુનું દ્વાર જોવું પડતું નથી. તેમને સર્વ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે તથા તેમનું તપ અને ઐશ્વર્ય પણ અક્ષય થઈ જાય છે. તાત, જે કાર્યને હું પણ ન કરી શક્યો, મારા કોઈ કર્મથી જેની સિદ્ધિ ન થઈ શકી, તે તમે વિના યત્ને સિદ્ધ કરી લીધું. સર્વના પ્રાણ લેનારા મૃત્યુને પણ જીતી લીધું, તેથી બીજો કોઈ મનુષ્ય આ પૃથ્વી પર તમારી બરાબરી કરી શકતો નથી. 5 વર્ષની અવસ્થામાં જ તમે મને પૂર્ણ સંતુષ્ટ કરી દીધો, તેથી મારા વરદાનના પ્રભાવે તમે ચિરંજીવી મહાત્માઓના આદર્શ બની જશો, એમાં સહેજ પણ શંકા નથી. મારા તો એવા આશીર્વાદ છે કે તમારા માટે બીજા બધા લોકો પણ એવું જ કહે છે કે તમે પોતાની ઈચ્છા અનુસાર ઉત્તમ લોકમાં જશો. પુલત્સ્યજી કહે છે, આ પ્રમાણે ઋષિઓ અને ગુરુજનોનો અનુગ્રહ પ્રાપ્ત કરીને મૃકુંડ નંદન માર્કંડેયજીએ પુષ્કર તીર્થમાં જઈને એક આશ્રમની સ્થાપના કરી, જે માર્કંડેય આશ્રમના નામે પ્રસિદ્ધ છે. ત્યાં સ્નાન કરીને પવિત્ર થઈને મનુષ્ય વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. તેનું અંતઃકરણ બધા પાપોથી મુક્ત થઈ જાય છે તથા તેને દીર્ઘ આયુ પ્રાપ્ત થાય છે. હવે હું બીજા પ્રાચીન ઇતિહાસનું વર્ણન કરું છું. શ્રી રામચંદ્રજીએ જે પ્રમાણે પુષ્કર તીર્થનું નિર્માણ કર્યું તે પ્રસંગનો આરંભ કરું છું. પૂર્વકાળમાં જ્યારે શ્રી રામચંદ્રજી સીતા અને લક્ષ્મણની સાથે ચિત્રકૂટથી મહર્ષિ અત્રિના આશ્રમ પર પહોંચ્યા, ત્યારે તેમણે મુનિશ્રેષ્ઠ અત્રિને પૂછ્યું, હે મહામુને, આ પૃથ્વી પર ક્યાં ક્યાં પુણ્યમય તીર્થ અથવા ક્યુ એવું ક્ષેત્ર છે ત્યાં જઈને મનુષ્યને પોતાના બંધુઓના વિયોગનું દુઃખ ઉઠાવવું પડતું નથી? હે ભગવાન, જો એવું કોઈ સ્થાન હોય તો તે મને જણાવો. અત્રિ બોલ્યા, હે રઘુવંશનો વિસ્તાર કરનારા વત્સ શ્રીરામ, તમે બહુ શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે. મારા પિતા બ્રહ્માજી દ્વારા નિર્મિત એક ઉત્તમ તીર્થ છે જે પુષ્કર નામે પ્રસિદ્ધ છે. ત્યાં બે પ્રસિદ્ધ પર્વત છે, જેમને મર્યાદા પર્વત અને યજ્ઞ પર્વત કહે છે. એ બંનેની વચ્ચે 3 કુંડ છે, જેમના નામ ક્રમશઃ જ્યેષ્ઠ પુષ્કર, મધ્યમ પુષ્કર અને કનિષ્ઠ પુષ્કર છે. ત્યાં જઈને પોતાના પિતા દશરથને તમે પિંડદાનથી તૃપ્ત કરો. તે તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ અને ક્ષેત્રોમાં ઉત્તમ ક્ષેત્ર છે. હે રઘુનંદન, ત્યાં અવિયોગા નામે એક ચોકોર વાવ છે તથા બીજો એક જળયુક્ત કૂવો છે, જેને સૌભાગ્ય કૂપ કહે છે. ત્યાં પિંડદાન કરવાથી પિતરોની મુક્તિ થઈ જાય છે. તે તીર્થ પ્રલય સુધી રહે છે એવું પિતામહનું કથન છે. પુલત્સ્યજી કહે છે, બહુ સારું. કહીને શ્રીરામચંદ્રજીએ પુષ્કર જવાનો વિચાર કર્યો. તેઓ વૃક્ષવાન પર્વત વિદિશા નગરી તથા ચરમણવતી નદીને પાર કરીને યજ્ઞ પર્વતની પાસે જઈ પહોંચ્યા. પછી તે પર્વતને પણ પાર કરીને તેઓ મધ્યમ પુષ્કરમાં ગયા. ત્યાં સ્નાન કરીને તેમણે મધ્યમ પુષ્કરના જ જળથી સમસ્ત દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કર્યું. તે જ સમયે મુનિશ્રેષ્ઠ માર્કંડેયજી પોતાના શિષ્યો સાથે ત્યાં આવ્યા. શ્રી રામચંદ્રજીએ જ્યારે તેમને જોયા તો સામે જઈને પ્રણામ કરી અને બહુ જ આદરપૂર્વક કહ્યું, હે મુને, હું રાજા દશરથનો પુત્ર છું, મને લોકો રામ કહે છે. મહર્ષિ અત્રિની આજ્ઞાથી અવિયોગા નામની વાવના દર્શન કરવા માટે અહીં આવ્યો છું. હે વિપ્રવર, તે સ્થાન ક્યાં છે કહો. માર્કંડીજીએ કહ્યું, હે રઘુનંદન, એના માટે હું તમને સાધુવાદ આપું છું, તમારું કલ્યાણ થાવ, તમે આ બહુ પુણ્યનું કાર્ય કર્યું છે. તીર્થયાત્રાના પ્રસંગથી અહીં સુધી ચાલી આવ્યા, અહીં હવે તમે આગળ ચાલો અને અવિયોગા નામના વાવના દર્શન કરો. ત્યાં બધાને બધા આત્મીયજનો સાથે સંયોગ થાય છે, ત્યાં બધાને બધા આત્મીયજનો સાથે સંયોગ થાય છે. આ લોક કે પરલોકમાં સ્થિત જીવિત કે મૃત બધા પ્રકારના બંધુઓથી ભેટ થાય છે. મનીશ્વર માર્કંડેજીના વચન સાંભળીને શ્રી રામચંદ્રજી મહારાજ, દશરથ, ભરત, શત્રુઘ્ન, માતાઓ તથા અન્ય પૂર્વવાસીઓનું સ્મરણ કર્યું. આ પ્રમાણે બધાનું ચિંતન કરતા કરતા તેમને સાંજ પડી ગઈ. ત્યારે રઘુનાથજીએ મુનિઓની સાથે સંધ્યોપાસના કરી. ત્યાર પછી રાત્રિમાં ભાઈ અને પત્નીની સાથે ત્યાં જ શયન કર્યું. જ્યારે રાત્રિનો અંતિમ પ્રહર વ્યતીત થવા લાગ્યો ત્યારે શ્રી રઘુનાથજીએ સ્વપ્નમાં જોયું કે તેઓ પિતાજી તથા અન્ય સંબંધીઓની સાથે અયોધ્યામાં બિરાજમાન છે. લગ્નનું મંગલ કાર્ય સમાપ્ત કરીને તેઓ મોટી સંખ્યામાં બંધુ બાંધવોની સાથે ઋષિઓની વચ્ચે બેઠા છે, સાથે પત્ની સીતા પણ છે. લક્ષ્મણ અને સીતાએ પણ આ જ રૂપમાં શ્રી રઘુનાથજીને જોયા. સવારે તેમણે મુનિઓને બધી વાત કહી, જે સાંભળીને ઋષિઓએ કહ્યું, રઘુનંદન, આ સ્વપ્ન સત્ય છે, પરંતુ મૃત પુરુષના જ્યારે સ્વપ્નમાં દર્શન થાય તો તેના માટે શ્રાદ્ધ કરવું જરૂરી છે. સંતાનના અભ્યુદયની કામના રાખવાવાળા તથા અન્નની ઈચ્છા રાખનારા પિતરો જ ભક્ત સંતાનને સ્વપ્નમાં દર્શન આપે છે. તમને પિતાથી તો વિયોગ હતો જ, માતા અને ભરત સાથે પણ 14 વર્ષનો વિયોગ રહેશે. વીર, હવે તમે રાજા દશરથનું શ્રાદ્ધ કરો. આ બધા ઋષિ મહર્ષિ તમારા ભક્ત છે અને તમારા શુભ કાર્યમાં સહયોગ આપવા માટે પ્રસ્તુત છે. હું એટલે કે માર્કંડેય, જમદગ્નિ, ભરદ્વાજ, લોમસ, દેવરાત અને શમિક આ 6 શ્રેષ્ઠ દ્વિજ શ્રાદ્ધમાં ઉપસ્થિત રહીશું. હે મહાબાવ, તમે માત્ર સામગ્રી એકત્ર કરો, શ્રાદ્ધમાં પ્રધાન વસ્તુ તો છે ઇંગોરનો ખોળ, બોર અને આમળા, એમની સાથે પાકેલા બીલા તથા વિવિધ પ્રકારના મૂળ હોવા જોઈએ. આ બધી વસ્તુઓથી શ્રાદ્ધ સંબંધી દાન દ્વારા તમે બ્રાહ્મણને તૃપ્ત કરો. હે સુવ્રત, પુષ્કરના વનમાં આવીને જે નિયમપૂર્વક રહે છે અને નિયમિત આહાર કરીને શ્રાદ્ધ વગેરે દ્વારા પિતૃઓને તૃપ્ત કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. હે શ્રીરામ, તમે શ્રાદ્ધની સામગ્રી એકત્રિત કરાવો, અમે લોકો સ્નાન કરવા માટે જ્યેષ્ઠ પુષ્કરમાં જઈ રહ્યા છીએ. શ્રી રઘુનાથજી નામ કહીને તે બધા ઋષિ ચાલ્યા ગયા. ત્યારે શ્રી રામચંદ્રજી લક્ષ્મણને કહ્યું, સુમિત્રાનંદન, સારા સારા સંતરા, ફણસ, પારદ એટલે કે પારો, મીઠા બોર વગેરે જે સામયિક ફળ હોય તે બધા શ્રાદ્ધ માટે લઈ આવો. શ્રી રામચંદ્રજીની આજ્ઞા લઈને લક્ષ્મણે બધી સામગ્રી એકત્રિત કરી. જાનકીજીએ ભોજન બનાવ્યું અને તૈયાર થઈ જતા શ્રી રામચંદ્રજીને જણાવી દીધું. શ્રીરામ પણ અવિયોગા વાવમાં સ્નાન કરીને મુનિઓના આવવાની પ્રતીક્ષા કરવા લાગ્યા. બપોર પછી જ્યારે સૂર્ય ઢળવા લાગ્યો અને કુતપ નામનો સમય ઉપસ્થિત થયો, તે સમયે શ્રી રામચંદ્રજી દ્વારા નિમંત્રિત બધા ઋષિ ત્યાં આવી પહોંચ્યા. મુનિઓને આવેલા જોઈને વિદેહ કુમારી સીતા ત્યાંથી દૂર જઈને જાળીમાં છુપાઈને બેસી ગયા. શ્રી રામચંદ્રજીએ સ્મૃતિઓમાં બતાવેલી વિધિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવ્યું તથા મનુષ્યના શ્રાદ્ધ માટે જે વૈદિક ક્રિયા બતાવવામાં આવી છે તે બધી સંપન્ન કરી પછી વૈશ્વદેવ કરીને પુરાણોક્ત વિધિનું પણ પાલન કર્યું. બ્રાહ્મણોએ ભોજન કરી લીધા પછી ક્રમશઃ પિંડ આપ્યા, પછી બ્રાહ્મણોને વિદાય કર્યા. તેમના ચાલ્યા ગયા પછી શ્રી રામચંદ્રજીએ સીતાજીને કહ્યું, પ્રિય, અહીં આવેલા મુનિઓને જોઈને તમે છુપાઈ કેમ ગયા, એનું કારણ મને તરત જણાવો. સીતા બોલ્યા, નાથ, મેં જે આશ્ચર્ય જોયું છે તે સાંભળો. તમારા દ્વારા નામોચ્ચરણ થતા જ સ્વર્ગીય મહારાજ અહીં આવીને ઉપસ્થિત થઈ ગયા. તેમની સાથે તેમના જેવા રૂપવાળા બે પુરુષ બીજા આવ્યા હતા. તેમણે બધા પ્રકારના આભૂષણો ધારણ કર્યા હતા. તે ત્રણેય બ્રાહ્મણોના શરીર સાથે જોડાયેલા હતા. રઘુનંદન, બ્રાહ્મણોના અંગોમાં મને પિતૃના દર્શન થયા. તેમને જોઈને હું લજ્જાના કારણે છુપાઈ ગઈ. તેથી તમે એકલાએ જ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને વિધિપૂર્વક શ્રાદ્ધની ક્રિયા પણ સંપન્ન કરી. ભલા હું સ્વર્ગીય મહારાજની સામે કઈ રીતે ઉભી રહેત? આ તમને મેં સાચી વાત કહી છે. પુલત્સ્યજી કહે છે, આ સાંભળીને શ્રી રઘુનાથજી બહુ પ્રસન્ન થયા અને પ્રિય વચન બોલનારા પ્રિયતમા સીતાને બહુ આદર સાથે હૃદય લગાડી દીધા. ત્યાર પછી શ્રીરામ અને લક્ષ્મણ બંનેએ ભોજન કર્યું. ત્યાર પછી જાનકીજીએ પણ ભોજન કર્યું. આ પ્રમાણે બંને ભાઈ શ્રીરામ અને લક્ષ્મણ તથા સીતાએ તે રાત્રિ ત્યાં જ વ્યતીત કરી. બીજા દિવસે સૂર્યોદય થતા બધાએ જવાનો નિશ્ચય કર્યો. શ્રીરામચંદ્રજી પશ્ચિમ તરફ ચાલ્યા અને એક કોષ ચાલીને જ્યેષ્ઠ પુષ્કરની પાસે જઈ પહોંચ્યા. શ્રી રઘુનાથજી જેવા પુષ્કરના પૂર્વમાં ઉભા રહ્યા તે જ સમયે તેમને દેવદૂતના કહેલા વચન સંભળાયા. રઘુનંદન, તમારું કલ્યાણ થાવ. આ તીર્થ અતિ દુર્લભ છે. હે વીરવર, આ સ્થાન પર થોડા સમય સુધી નિવાસ કરો, કેમ કે તમારે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવાનું, દેવ શત્રુઓનો વધ કરવાનો છે. આ સાંભળીને શ્રીરામચંદ્રજીના મનમાં બહુ પ્રસન્નતા થઈ. તેમણે લક્ષ્મણને કહ્યું, સુમિત્રાનંદન, દેવાદિ દેવ બ્રહ્માજીએ આપણા પર અનુગ્રહ કર્યો છે, તેથી હું અહીં આશ્રમ બનાવીને એક માસ સુધી રહીને તથા શરીરની શુદ્ધિ કરનારા ઉત્તમ વ્રતનું આચરણ કરવા ઈચ્છું છું. લક્ષ્મણે બહુ સારું કહીને તેમની વાતનું અનુમોદન કર્યું. ત્યાર પછી ત્યાં પોતાનું વ્રત પૂર્ણ કરીને તે બંને ભાઈ ચાલ્યા અને પુષ્કર ક્ષેત્રની સીમા મર્યાદા પર્વતની પાસે જઈ પહોંચ્યા. ત્યાં દેવતાઓના સ્વામી પિનાકધારી દેવ મહાદેવજીનું સ્થાન હતું. તેઓ ત્યાં અજગંધના નામે પ્રસિદ્ધ હતા. શ્રીરામચંદ્રજીએ ત્યાં જઈને ત્રિનેત્રધારી ભગવાન ઉમાનાથને સાષ્ટાંગ પ્રણામ કર્યા. તેમના દર્શનથી શ્રી રઘુનાથજીને રોમાંચ થઈ આવ્યો. તેઓ સાત્વિક ભાવમાં સ્થિત થઈ ગયા. તેમણે દેવેશ્વર ભગવાન શ્રી શિવને જગતનું કારણ સમજ્યા અને વિનમ્ર ભાવે સ્થિત થઈને તેમની સ્તુતિ કરવા લાગ્યા. શ્રીરામચંદ્રજી બોલ્યા, કૃત્સનસ્ય યો અસ્ય જગતઃ સચરાચરસ્ય કૃત કર્તા કૃતસ્ય ચ તથા સુખ દુઃખ હેતુઃ સંહાર હેતુરપિ યઃ પુનરંતકાલે તમ શંકરં શરણં દમ શરણં વ્રજામિ. જે ચરાચર પ્રાણીઓ સહિત આ સંપૂર્ણ જગતને ઉત્પન્ન કરવાવાળા છે, ઉત્પન્ન થયેલા જગતના સુખ દુઃખમાં એકમાત્ર કારણ છે, તથા અંતકાળમાં જે પુનઃ આ વિશ્વના સંહારમાં પણ કારણ બને છે, તે શરણદાતા ભગવાન શંકરનું હું શરણ લઉં છું. યમ યોગીનો વિગત મોહત મોર જસકા ભક્ત એકતા ન મનસો વિની વૃત્ત કામાહા ધ્યાયંતી નિશ્ચલ ધિયો અમિત દિવ્ય ભાવમ તમ શંકરમ શરણદમ શરણમ વ્રજામિ. જેમના હૃદયથી મોહ તમોગુણ અને રજોગુણ દૂર થઈ ગયા છે, ભક્તિના પ્રભાવથી જેમનું ચિત્ત ભગવાનના ધ્યાનમાં લીન થઈ રહ્યું છે, જેમની સંપૂર્ણ કામનાઓ નિવૃત્ત થઈ ચૂકી છે અને જેમની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે, એવા યોગી પુરુષ અનંત દિવ્ય ભાવે સંપન્ન જે ભગવાન શિવનું નિરંતર ધ્યાન ધરે છે, તે શરણદાતા ભગવાન શંકરનું શરણ લઉં છું. યશ્વેન દુખંડ મલમ વિલસન્મો યુમ યુખમ બદ્ધદ્વા સદા પ્રિયતમામ શિરસા બિર્ભતી યશાસ્વદભ દેહ મદ દાદ ગિરિરાજ પુત્રયે તમ શંકરમ શરણદમ શરણમ વ્રજામિ. જે સુંદર કિરણોથી યુક્ત નિર્મળ ચંદ્રમાની કળાને જટામાં બાંધીને પોતાની પ્રિયતમા ગંગાજીને મસ્તકમાં ધારણ કરે છે, જેમણે ગિરિરાજ કુમારી ઉમાને પોતાનું અડધું શરીર આપી દીધું છે, તે શરણદાતા ભગવાન શ્રી શંકરનું શરણ લઉં છું. યો અયમ સુકૃદ વિમલ ચારુ વિલોલ तोयाम गंगाम महोर्मी विषा माम गगनात पतन तिम मरुधान अददे स्त्रजमीव प्रतिलोल पुष्पाम तम शंकरम शरणदम शरणम रजामि। आकाशमाथी उतरता गंगाजी ने जे स्वच्छ सुंदर ने चंचल जल राशि थी युक्त तथा ऊंची ऊंची लहरों थी उछड़ता होवाना कारणे भयंकर देखाता हता। जेमने डोली रहेला फूलों थी सुशोभित माळानी जेम ओचिंता पोताना मस्तक पर धारण करी लीधा ते शरणदाता भगवान श्री शंकर नु शरण लउ छु। कैलाश शैल शिखरम प्रतीक अमप्यमानम कैलाश श्रृंख गसदृशेन दशाननेन यह पाद पद्म परिवादन माद धान स्तम शंकरम शरणदम शरणम व्रजामि। कैलाश पर्वतना शिखर जेवा ऊंचा ऊंचा शरीरना दशमुख रावण द्वारा हलावामां आवी रहेला कैलाश गिरीना शिखर ने जेमणे पोताना चरण कमळोथी सहजमां स्थिर करी दीधुं ते शरणदाता भगवान शंकरनुं हुं शरण लउं छुं। येन आ सकृद दिति सुताहा समरे निरस्ता विद्याधरोर गगणाश्व वरेहि समग्राहा संयोजिता मुनीवराहा फलमूल भक्षा स्तम शंकरम शरणदम शरणम व्रजामि। जेमणे अनेक वार दैत्योने युद्धमां पराजित कर्या छे अने विद्याधर नागो तथा फलमूलनो आहार करवा वाला बधा मुनिओने उत्तम वरदान आप्या छे ते शरणदाता भगवान श्री शंकरनो हूँ शरण लउं छुं। दग्ध्वा द्वरम च नयने च तथा भगस्य पुष्यस्तथा दशन पंकित मपात यच्च तस्तंभ यह कुलिश युक्त महेंद्र हस्तम तम शंकरम शरणदम शरणम व्रजामि। जेमणे दक्ष नो यज्ञ भस्म करीने भग देवतानी आंखो फोड़ी नाखी अने पुषाना दात पाड़ी नाख्या तथा वज्र सहित देवराज इंद्रना हाथ ने पण स्तंभित करी दीधो जड़वत निश्रेष्ठ करी दीधो ते शरणदाता भगवान शंकर नो शरण लउं छुं। एनस्कृतो अपि विषये स्वपि सक्त भावा ज्ञान अन्वाय श्रुत गुणेरपि नैव युक्ताः यम संश्रिताः सुख भुजः पुरुषा भवन्ति तम शंकरम शरणदम शरणम व्रजामि। जे पाप कर्म मां निरत ने विषयासक्त छे जेमनामां उत्तम ज्ञान उत्तम कुल उत्तम शास्त्र ज्ञान અને ઉત્તમ ગુણોનો પણ અભાવ છે એવા પુરુષો પણ જેમના શરણમાં જવાથી સુખી થઈ જાય છે તે શરણદાતા ભગવાન શંકરનું શરણ લઉં છું। અત્રિ પ્રસૂતિ રવિ કોટિ સમા સમાન તેજાહ સંત્રાસનમ વિભૂધ દાનવત દાનવ સતમાનસા યહ કાલકૂટમ અપિબત સમુદીર્ણ વેગમ તમ શંકરમ શરણદમ શરણમ વ્રજામિ। જેઓ તેજમાં કરોડો ચંદ્રમાઓ અને સૂર્ય જેવા છે જેમણે મોટા મોટા દેવતાઓ તથા દાનવોના પણ દિલને ધ્રુજાવી દેનારા કાલકૂટ નામના ભયંકર વિષ્ણુ પાન કરી લીધું હતું તે પ્રચંડ વેગશાળી શરણદાતા ભગવાન શંકરનું શરણ લઉં છું। બ્રહ્મેન્દ્ર રુદ્ર મરુતામ ચ સશણો મુખા નામ યો અદાદ વરાશ્વ બહુશો ભગવાન મહેશ નંદીમ ચ મૃત્યુ વદનાત પુનરો જજહાર તમ શંકરમ શરણદમ શરણમ વ્રજામિ। જે ભગવાન મહેશ્વર કાર્તિકેય સહિત બ્રહ્મા ઇન્દ્ર રુદ્ર તથા મરુદ ગણોને અનેક વાર વરદાન આપી ચુક્યા છે તથા નંદીનો મૃત્યુના મુખમાંથી ઉદ્ધાર કર્યો તે શરણદાતા ભગવાન શ્રી શંકરનું હું શરણ લઉં છું। આરાધિતઃ સુતપસા હિમવન્ની કુગજે ધૂમ્રવ્રતેન મનસા અપિ પરેર ગમ્યઃ સંજીવનીમ સમદદાદ ભૃગવે મહાત્મા તમ શંકરમ શરણદમ શરણમ વ્રજામિ। જે બીજાઓ માટે મનથી પણ અગમ્ય છે મહર્ષિ ભૃગુએ હિમાલય પર્વતની નિકુંજમાં હવનનો ધુમાડો પીને કઠોર તપસ્યા દ્વારા જેમની આરાધના કરી હતી તથા જે મહાત્માએ ભૃગુને એટલે કે તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને સંજીવની વિદ્યા પ્રદાન કરી હતી તે શરણદાતા ભગવાન શ્રી શંકરનું શરણ લઉં છું. નાનાવી દેર્ય ગજ બિડાલ સમાન વ્રક્ત્રે દક્ષાર્ધ્વર પ્રમર્થનેર બલિર પ્રમર્થને બલિર્ભિ ગણોર્ધેહી યા અભ્યર્ચતે અમર ગણેશ્વ સલોક પાલે સ્તમ શંકરમ શરણદમ શરણમ વ્રજામિ. હાથી અને બિલાડી જેવી મુખાકૃતિ વાળા તથા દક્ષના યજ્ઞનો વિનાશ કરવા વાળા વિવિધ પ્રકારના મહાબળી ગણો દ્વારા જેમની નિરંતર પૂજા થતી રહે છે અને લોકપાલો સહિત દેવતા પણ જેમની આરાધના કરે છે તે શરણદાતા ભગવાન શ્રી શંકરનું શરણ લઉં છું. કૃણાર્થ મેઘ ભગવાન ભુવનાની સપ્ત નાના નદી વિહગ પાદ પંડિતાની સુબ્રહ્મ કાની વ્યસૃજત સુકૃતાહિતાની તમ શંકરમ શરણદમ શરણમ રજામિ. જે ભગવાને પોતાની ક્રીડાને માટે જ અનેક નદીઓ પક્ષીઓ અને વૃક્ષોથી સુશોભિત અને બ્રહ્માજીથી અધિષ્ઠિત સાતે ભુવનોની રચના કરી છે તથા જેમણે સંપૂર્ણ લોકને પોતાના પુણ્ય પર જ પ્રતિષ્ઠિત કર્યા છે તે શરણદાતા ભગવાન શ્રી શંકરનું હું શરણ લઉં છું. યસ્યાખિલમ જગદીદમ વશવર્તિમ નિત્યમ યો અષ્ટાભીરવે ભીરેવ તનુ ભી ભૂરવનાની ભુંકતે યહ કારણમ સુમહતામપી કારણનામ તમ શંકરમ શરણદમ શરણમ વ્રજામિ. આ સંપૂર્ણ વિશ્વ સદા જેમની આજ્ઞાને આધીન છે, જે જળ અગ્નિ યજમાન સૂર્ય ચંદ્રમા આકાશ વાયુ અને પ્રકૃતિ આ આઠ વિગ્રહોથી સમસ્ત લોકનો ભોગ કરે છે તથા જે મોટાથી મોટા કારણ તત્વોના પણ મહાકારણ છે તે શરણદાતા ભગવાન શ્રી શંકરનું શરણ લઉં છું. સંખેન્દુ કુંદ ધવલમ ઋષભ પ્રવીર મા રૂપ્ય યહ શિતિ ધરેન્દ્ર સુતા નુ યાતઃ યત્યંબરે હિમ વિભૂતિ વિભૂતિ વિભૂષિતાંગ સ્તમ શંકરમ શરણદમ શરણમ વ્રજામિ. જેઓ પોતાના શ્રી વિગ્રહને હિમ અને ભસ્મથી વિભૂષિત કરીને શંખ ચંદ્રમા અને મોગરા જેવા શ્વેત વર્ણવાળા વૃષભ શ્રેષ્ઠ નદી પર સવાર થઈને ગિરિરાજ કિશોરી ઉમાની સાથે આકાશમાં વિચરે છે તે શરણદાતા ભગવાન શ્રી શંકરનું હું શરણ લઉં છું. શાંતમ મુનિમ યમનિયોગ પરાયણમ તૈહી ભીર્મેયર્ષ્ય પુરુષેહી પ્રીતિ નિયમાનહમ ભક્તયાનતમ સ્તુતિ પરમ પ્રસજમ રરક્ષ તમ શંકરમ શરણદમ શરણમ વ્રજામિ. યમરાજની આજ્ઞાના પાલનમાં લાગ્યા રહેવા છતાં પણ જેમને તે ભયંકર યમદૂત પકડીને લઈ જઈ રહ્યા હતા તથા જે ભક્તિથી નમ્ર થઈને સ્તુતિ કરી રહ્યા હતા તે શાંત મુનિની જેમણે બળપૂર્વક યમદૂતોથી રક્ષા કરી તે શરણદાતા ભગવાન શ્રી શંકરનું શરણ લઉં છું. યહ સવ્ય પાણિક મલાગ્ર નખેન દેવ સ્તત પંચમમ પ્રસભમેવ પુરઃ સુરાણામ બ્રામ્યમ શિરસ્તર તરુણ પદ્મનિભમ ચક્રત ચકર્ત તમ શંકરમ શરણદમ શરણમ વ્રજામિ. જેમણે સમસ્ત દેવતાઓની સામે જ બ્રહ્માજીના તે પાંચમા મસ્તકને જે નવીન કમળ જેવું શોભાયમાન હતું પોતાના ડાબા હાથના નખથી બળપૂર્વક કાપી નાખ્યું હતું તે શરણદાતા ભગવાન શ્રી શંકરનું હું શરણ લઉં છું. યસ્ય પ્રણમ્ય શરણ ચરણો વરદસ્ય ભક્તયા સ્તુત્વા ચ વા ભીર મલાભીર પંદ્રિતાભિહી દીપેત્સમાસિમ નોદતે સ્વકરેર વિર્વસ્વામ સ્તમ શંકરમ શરણદમ શરણમ વ્રજામિ. જે વરદાયક ભગવાનના ચરણોમાં ભક્તિપૂર્વક પ્રણામ કરીને તથા આળસ રહિત નિર્મળ વાણી દ્વારા જેમની સ્તુતિ કરીને સૂર્યદેવ પોતાના પ્રખર કિરણોથી જગતનો અંધકાર દૂર કરે છે તે શરણદાતા ભગવાન શ્રી શંકરનું શરણ લઉં છું. યે ત્વામ સુરોત્તમ ગુરુમ પુરુષા વિમૂઢા જાનંતિ નાસ્ય જગતઃ સચરાચરસ્ય ઐશ્વર્યમાન નિગમાનુશયેન પશ્વાતે યાતના ત્વનુભવંત્ય વિશુદ્ધ ચિત્તાઃ. દેવશ્રેષ્ઠ જેઓ મલિન હૃદયના મૂળ પુરુષ ઐશ્વર્ય માન પ્રતિષ્ઠા તથા વેદ વિદ્યાના અભિમાનના કારણે તમને આ ચરાચર જગતના ગુરુ જાણતા નથી. તેઓ મૃત્યુ પછી નરકની યાતના ભોગવે છે. પુલત્સીજી કહે છે, શ્રી રઘુનાથજી આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી હાથમાં ત્રિશુળ ધારણ કરનારા વૃષભ ધ્વજ ભગવાન શ્રી શંકરે સંતુષ્ટ થઈને હર્ષપૂર્વક કહ્યું, રઘુનંદન તમારું કલ્યાણ થાવ, હું તમારા પર બહુ સંતુષ્ટ છું. તમે વિમળ વંશમાં અવતાર લીધો છે. તમે જગતના વંદનીય છો. માનવ શરીરમાં પ્રગટ થવા છતાં પણ વાસ્તવમાં તમે દેવ સ્વરૂપ છો. તમારા જેવા રક્ષક દ્વારા સુરક્ષિત થઈને દેવતાઓ અનંતકાળ સુધી સુખી રહેશે. ચિરકાળ સુધી તેમની વૃદ્ધિ થતી રહેશે. 14મું વર્ષ સમાપ્ત થયા પછી તમે અયોધ્યામાં પાછા જશો. તે સમયે આ પૃથ્વી પર રહેનારા જે જે મનુષ્ય તમારા દર્શન કરશે તે બધા સુખી થશે તથા તેમને અક્ષય સ્વર્ગમાં સ્થાન મળશે. તેથી તમે દેવતાઓનું મહાન કાર્ય કરીને પુનઃ અયોધ્યાપુરીમાં પધારજો. આ સાંભળીને શ્રી રઘુનાથજી શ્રી શંકરજીને પ્રણામ કરીને તરત ત્યાંથી ચાલ્યા ગયા. ઇન્દ્રમાર્ગા નદી પાસે પહોંચીને તેમણે પોતાની જટા બાંધી. પછી બધા લોકો મહાનદી નર્મદાના તટ પર ગયા. ત્યાં શ્રીરામચંદ્રજીએ લક્ષ્મણ અને સીતા સહિત સ્નાન કર્યું તથા નર્મદાના જળથી બધા દેવતાઓને પોતાના પિત્રોનું તર્પણ કર્યું. ત્યાર પછી તે બંને ભાઈઓએ એકાગ્ર મનથી ભગવાન સૂર્ય તથા અન્ય દેવતાઓને વારંવાર મસ્તક ઝુકાવ્યું. જેમ ભગવાન શ્રી શંકર પાર્વતી અને કાર્તિકેયની સાથે સ્નાન કરીને શોભાયમાન થાય છે, તે જ પ્રમાણે સીતા અને લક્ષ્મણની સાથે નર્મદામાં સ્નાન કરીને શ્રીરામચંદ્રજી પણ સુશોભિત થયા. અધ્યાય 24મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.